वाल्मीकि रामायण अरण्य कांड पंदरमो सर्ग। पंचवटीना रमणीय प्रदेश में श्रीरामनी आज्ञा थी लक्ष्मण द्वारा सुंदर प्रणशाला निर्माण तथा तेमा सीता ने लक्ष्मण सहित श्रीरामनो निवास, विविध प्रकारना साप, हिंसक प्राणियों अने रणावती भरेली पंचवटी में पहुँचीने श्रीराम उदीप्त तेजना पोताना भाई लक्ष्मण ने कह्यु, सौम्य मुनिवर अगत्यजीए आपने जे स्थानों परिचय आप्यो हतो एमना कह्या मुजबना स्थान में आपणे आवी पहोंच्या छीए। आज पंचवटीनो प्रदेश छे, अहींनो वन प्रदेश फूलोथी केवो शोभी रह्यो छे। लक्ष्मण, तमे आ वन में चारे बाजु दृष्टि नाखो, केम के तमे ए कार्य में निपुण छो। જોઈને નક્કી કરો કે ક્યાં સ્થાને આશ્રમ બનાવવો આપણા માટે અનુકૂળ થશે। લક્ષ્મણ, તમે કોઈ એવું સ્થાન શોધી કાઢો જ્યાંથી જળાશય નજીક હોય, જ્યાં વિદેહકુમારી સીતાનું મન લાગે તથા તમે અને હું પણ જ્યાં પ્રસન્નતાપૂર્વક રહી શકીએ, જ્યાં વન અને જળ બંનેનું રમણીય દ્રશ્ય હોય તથા જેની આસપાસમાં જ સમિધા, ફૂલ, દર્ભ અને જળ મળી શકે એમ હોય। શ્રી રામચંદ્રજી નામ કહેવાથી લક્ષ્મણે બંને હાથ જોડીને સીતાની સામે જ એ કુકુત્સકુલ ભૂષણ શ્રીરામને આમ કહ્યું, કાકુચ, આપની ઉપસ્થિતિમાં મને હંમેશા આપ પરાધીન જ સમજો। હું સેંકડો કે અનંત વર્ષો સુધી આપની આજ્ઞાને અધીન જ રહેવા ઈચ્છું છું, તેથી આપ સ્વયં જ જોઈને જે સ્થાન સુંદર લાગે તે આશ્રમ બનાવવા માટે મને આજ્ઞા કરો। મને કહો કે તમે આ સ્થાને આશ્રમ બનાવો। લક્ષ્મણના વચનથી અત્યંત તેજસ્વી ભગવાન શ્રીરામ ઘણા પ્રસન્ન થયા અને એમણે પોતે જ જોઈ વિચારીને એક એવું સ્થાન પસંદ કર્યું જે બધા પ્રકારના ઉત્તમ ગુણોથી સભર અને આશ્રમ બનાવવાને યોગ્ય હતું। એ સુંદર સ્થાને આવીને શ્રીરામે લક્ષ્મણનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, સુમિત્રાનંદન, આ સ્થાન સમતળ અને સુંદર છે તથા ખીલેલા વૃક્ષોથી ઘેરાયેલું છે। તમારે આ જ સ્થાને યથોચિત રીતે એક રમણીય આશ્રમનું નિર્માણ કરવું જોઈએ। અહીં પાસે જ સૂર્ય જેવી ઉજ્જવળ કાંતિના મનોહર સુગંધયુક્ત કમળોથી રમણીય લાગતી તથા કમળોની શોભા ધરાવતી એક તળાવડી દેખાય છે। પવિત્ર અંતઃકરણના અગત્ય મુનિએ જેના વિશે કહ્યું હતું એ વિકસિત વૃક્ષાવલીઓથી ઘેરાયેલી આ રમણીય ગોદાવરી નદી પણ અહીં આ રહી। આમાં હંસ અને કારંડવ વગેરે જળચર પક્ષીઓ વિચરી રહ્યા છે, ચક્રવાકો એની શોભા વધારી રહ્યા છે તથા પાણી પીવા માટે આવેલા હરણાઓના ટોળા એના તટે વિચરતા રહે છે। આ નદી આ સ્થાનથી ન તો વધારે દૂર છે કે ન તદ્દન પાસે। સૌમ્ય, અહીં ઘણી ગુફાઓવાળા ઊંચા ઊંચા પર્વતો દેખાય છે જ્યાં મયુરોના મધુર ટહકા ગુંજી રહ્યા છે। આ સુંદર પર્વતો ખીલેલા વૃક્ષોથી વ્યાપ્ત છે, ઠેક ઠેકાણે સોના, ચાંદી તથા તાંબા જેવા રંગના સુંદર ગેરુ ધાતુઓથી ઓળખાતા આ પર્વતો એવા પ્રતીત થઈ રહ્યા છે જાણે ઝરૂખાના આકારમાં રચેલી વાદળી અને સફેદ વગેરે રંગના ઉત્તમ શૃંગાર રચનાઓથી અલંકૃત હાથી શોભી રહ્યા હોય। પુષ્પો, ગુલ્મ, જાડી તથા લતાવેલોથી યુક્ત સાલ, તાલ, તમાલ, ખજૂર, ફણસ, જળકદમ, તિનિસ, પુનાંગ, આંબો, અશોક, તિલક, કેવડો, ચંપો, ચંદન અને ચંદન બંને અલગ છે, કદંબ, પ્રણાસ, લકુચ, ધવ, અશ્વકર્ણ, ખેર, શમી, ખાખર અને પાટલ વગેરે વૃક્ષોથી વેટાયેલા આ પર્વતો અત્યંત શોભી રહ્યા છે। સુમિત્રાનંદન, આ અત્યંત પવિત્ર અને ઘણું રમણીય સ્થાન છે। અહીં અનેક પશુ પક્ષીઓ નિવાસ કરે છે, આપણે પણ અહીં જ આ પક્ષીરાજ જટાયુની સાથે રહીશું. શ્રીરામના એમ કહેવાથી શત્રુવીરોનો સંહાર કરનારા મહાબળી લક્ષ્મણે ભાઈને માટે સત્વરે આશ્રમ બનાવીને તૈયાર કરી દીધો. એ આશ્રમ એક અત્યંત વિસ્તૃત પ્રણશાળા સ્વરૂપે બનાવવામાં આવ્યો હતો. મહાબળી લક્ષ્મણે પ્રથમ ત્યાં માટીની દિવાલ ઊભી કરી, પછી એમાં સુંદર અને સુદૃઢ થાંભલા જોડ્યા. થાંભલા પર મોટા મોટા વાંસ ત્રાંસા કરીને મૂક્યા. વાંસ મૂક્યા પછી એ કુટીર બહુ સુંદર દેખાવા લાગી. પછી એ વાંસ પર એમણે સમી વૃક્ષની ડાળીઓ પાથરી દીધી અને એમને મજબૂત દોરડાથી કસીને બાંધી દીધું. ત્યાર પછી ઉપરથી દર્ભ, કાંસ, સરકાંડ અને પાંદડા પાથરીને એ પર્ણશાળાને સારી પેટે ઢાંકી દીધી તથા નીચેની ભૂમિને સમતળ કરીને એ કુટીરને અત્યંત રમણીય બનાવી દીધી. આમ લક્ષ્મણે શ્રીરામચંદ્રજી માટે પરમ ઉત્તમ નિવાસગૃહ બનાવી દીધું, જે જોયા જ કરીએ એવું લાગતું. એ તૈયાર કરીને શ્રીમાન લક્ષ્મણે ગોદાવરી નદીના તટે જઈને તત્કાળ એમાં સ્નાન કર્યું અને કમળના ફૂલ અને ફળ લઈને તેઓ ફરી પાછા ત્યાં આવી ગયા. ત્યાર પછી શાસ્ત્રીય વિધિ અનુસાર દેવતાઓ માટે ફૂલોની બલિ, ઉપહાર સામગ્રી અર્પણ કરી તથા વાસ્તુ શાંતિ કરીને એમણે બનાવેલો આશ્રમ શ્રીરામચંદ્રજીને બતાવ્યો. ભગવાન શ્રીરામ સીતાની સાથે એ વનમાં બનેલા નવા સુંદર આશ્રમને જોઈને બહુ પ્રસન્ન થયા અને થોડો સમય એની અંદર ઊભા રહ્યા. ત્યાર પછી અત્યંત હર્ષમાં એમણે બંને ભુજાઓથી લક્ષ્મણને જોરથી છાતી સરસે ચાપી દીધા અને ઘણા સ્નેહપૂર્વક આ વાત કહી. સામર્થ્યશાળી લક્ષ્મણ, હું તમારા પર બહુ પ્રસન્ન છું. તમે આ મહાન કાર્ય કર્યું છે એના માટે કોઈ યોગ્ય પુરસ્કાર હાથ વગર ન હોવાથી મેં તમને ગાઢ આલિંગન આપ્યું છે. લક્ષ્મણ, તમે મારા મનોભાવને તત્કાળ સમજી લેનારા કૃતજ્ઞ અને ધર્મજ્ઞ છો. તમારા જેવા પુત્રોના કારણે મારા ધર્માત્મા બીજા પિતા હજી મર્યા નથી, તો મારા સ્વરૂપે હજુ પણ જીવતા જ છે. લક્ષ્મણને આમ કહીને પોતાની શોભાનો વિસ્તાર કરનારા સુખી શ્રી રામચંદ્રજી પ્રચુર ફળોથી ભરચક એવી એ પંચવટીના પ્રદેશમાં બધાની સાથે સુખપૂર્વક રહેવા લાગ્યા. સીતા અને લક્ષ્મણ દ્વારા સેવિત ધર્માત્મા શ્રીરામ થોડા સમય સુધી એ જ રીતે ત્યાં રહ્યા જેમ સ્વર્ગલોકમાં દેવતાઓ નિવાસ કરે છે. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 15મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.